શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 27મો. હે રાજન, વડતાલવાસી કુબેર પટેલ આદિ ભક્તજનો ભગવાન શ્રીહરિના દર્શન કરવાની ઈચ્છાથી ગઢપુરમાં જેઠસુદ નિર્જલા એકાદશીને દિવસે આવ્યા ને શ્રીહરિના દર્શન કરી તેઓ પરમ સુખને પામ્યા. તે સમયે ઉત્તમ રાજાએ તેઓનું યથાયોગ્ય સન્માન કર્યું. એકાદશીનું વ્રત પૂર્ણ થયા પછી બારસના પારણા કરી સુખપૂર્વક બેઠેલા ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને કુબેર પટેલ વગેરે ભક્તજનો બે હાથ જોડીને કહેવા લાગ્યા કે હે સ્વામીન, તમે ભક્ત વત્સલ છો, તમો અમારી વિનંતી સાંભળો, જેનું નિવેદન કરવા અમે સર્વે વડતાલવાસી ભક્તજનો તમારી પાસે આવ્યા છીએ. અમારા પુરમાં શ્રી કૃષ્ણનું સુંદર મંદિર કરાવો એવો સર્વે પુરવાસી ભક્તજનોનો મનોરથ છે. હે ભગવાન, મંદિર નિર્માણ માટે જેટલા પ્રમાણમાં ભૂમિ જોશે તેટલા પ્રમાણમાં અત્યારે જ યાવત ચંદ્ર દિવાકર પર્યંત અર્પણ કરીએ છીએ એમ તમે નક્કી જાણો, તેમાં કોઈ સંશય નથી. હે શ્રીહરિ, ધનાદિકથી પણ મંદિરની સેવા કરીશું, માટે મંદિર કરવાનો અમારો સંકલ્પ પૂર્ણ કરો. હે રાજન, આ પ્રમાણે તે ભક્તજનોએ પ્રાર્થના કરી તે સાંભળી શ્રીહરિ અતિશય પ્રસન્ન થયા અને તેમને કહેવા લાગ્યા કે હે ભક્તજનો, તમે મારા અનન્ય સેવક છો, તેથી તમારો સંકલ્પ જરૂર પૂર્ણ કરીશ. આ પ્રમાણે વડતાલવાસી ભક્તજનોને કહીને શ્રીહરિએ અક્ષરાનંદ સ્વામીને કહ્યું કે હે મુનિ, તમારા મંડળના સંતોની સાથે તમે કુબેર પટેલ આદિ ભક્તજનો ભેળા વડતાલ જાઓ. હે નિષ્પાપ મુનિ, ચરોતર દેશ વૃંદાવનની જેમ મને અતિશય પ્રિય છે, એથી તમે ત્યાં ઉત્તમ કૃષ્ણ મંદિરનું નિર્માણ કરો. તે મંદિર પૂર્ણ તૈયાર થશે ત્યારે હું ત્યાં આવીને શુભ મુહૂર્તમાં રુક્મિણીએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની સ્થાપના કરીશ. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું તે સાંભળી તે કાર્ય કરવામાં નિપુણ મુનિએ કહ્યું કે હે ભગવાન, જેમ તમે કહ્યું તેમ હું કરીશ. તે સમયે વર્તાલવાસી ભક્તજનો અતિશય પ્રસન્ન થયા અને જેઠ મહિનામાં સૂર્યોદય વ્યાપી જ્યેષ્ઠા નક્ષત્રમાં ઉજવાતા સ્નાનયાત્રા ઉત્સવ સુધી ગઢપુરમાં નિવાસ કરી શ્રીહરિની આજ્ઞાનુસાર અક્ષરાનંદ સ્વામી પોતાના મંડળને સાથે લઈ વડતાલ જવા તૈયાર થયા. તે પાંચમે દિવસે વડતાલ પહોંચ્યા. પૂર્વાસી ભક્તજનોએ અક્ષરાનંદ સ્વામીને સારા સ્થાનમાં નિવાસ કરાવ્યો ને તેમની સેવા કરવા લાગ્યા. પછી શ્રીહરિને રાજી કરવામાં ઉત્સુક સર્વે ભક્તજનોએ મંદિર કરવામાં જેટલી જમીન જોઈએ તેટલી વિશાળ ભૂમિ અતિ હર્ષપૂર્વક શ્રીકૃષ્ણાર્પણ કરી. પછી અક્ષરાનંદ સ્વામીએ વડોદરાથી કુશળ શિલ્પીઓને બોલાવ્યા ને વિશાળ મનોહર મંદિરનું નિર્માણ કરાવ્યું. વડતાલવાસી ભક્તજનો સર્વે સ્વામીની આજ્ઞામાં વર્તતા અને મંદિરના કાર્યમાં સદાય તત્પર રહેતા હતા. આમ કરતા મંદિર તો એક વર્ષ અને 3 માસમાં સંપૂર્ણ તૈયાર થઈ ગયું. ત્યારે નગરવાસી ભક્તજનોએ દેવ પ્રતિષ્ઠા કરવા ભગવાન શ્રીહરિને દુર્ગપુરથી તેડી લાવવા ઉત્તમ ભક્ત જુષા પગીને મોકલ્યા. હે રાજન, અક્ષરાનંદ સ્વામીને વડતાલ મોકલ્યા પછી શ્રીહરિ રામાનુજાચાર્યના ભાષ્યોએ સહિત સર્વે ઉપનિષદોની કથા સાંભળવા તત્પર થયા. પદ્મનાભાનંદ સ્વામી પાસે તે ભાષ્યો મંગાવીને સ્વયં શ્રીહરિએ સંવત 1880ના અષાઢ સુદ પડવાને દિવસે પુષ્ય નક્ષત્ર હોવાથી પવિત્ર રથયાત્રાનો ઉત્સવ ઉજવ્યો. પછી પોતાના સ્થાને જ કથા સાંભળવાનો પ્રારંભ કર્યો. સંવત 1881ના આસો સુદ કોજાગરી પૂનમના દિવસે તે ભાષ્ય સહિત ઉપનિષદોના કથાશ્રવણની સમાપ્તિ કરીને વક્તા પ્રાગજી પુરાણીને પૂજન કરી ઘણું દ્રવ્ય આપી સંતોષ પમાડ્યા. ભગવાન શ્રી નારાયણ મુનિએ તે પૂનમને દિવસે હજારો બ્રાહ્મણોને જમાડી અતિ હર્ષથી બહુ દક્ષિણાઓ આપી. પછી શ્રીહરિએ પોતાના અનુયાયી સંતો ભક્તોની સાથે તે જ દિવસે કાર્તિકી સ્નાન કરવાનો પણ પ્રારંભ કર્યો અને આસો મહિનામાં ગઢપુરમાં મોટો અન્નકૂટોત્સવ પણ ઉજવ્યો. કાર્તિક સુદ પડવાને દિવસે ચંદ્રદર્શન થયું હોવાથી અન્નકૂટોત્સવ અમાવાસ્યાને દિવસે કર્યો. બીજે દિવસે પડવાની તિથિએ વડતાલથી ભક્ત જુસોપગી આવ્યા ને ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને બંને હાથ જોડીને કહેવા લાગ્યા કે હે સ્વામીન, વડતાલમાં ઉત્તમ મંદિર તૈયાર થઈ ગયું છે. હે પ્રભુ, તમે વડતાલ પધારીને ભગવાન શ્રીકૃષ્ણની પ્રતિષ્ઠા કરો. વડતાલના સર્વે ભક્તજનો તમારા આગમનની પ્રતીક્ષા કરે છે. હે રાજન, આ પ્રમાણે જુસોપગીનું વચન સાંભળી ભગવાન શ્રીહરિએ વડતાલ જવાની મનમાં ઈચ્છા કરી. પછી પ્રતિષ્ઠાનું મુહૂર્ત પોતાની પાસે બેઠેલા મયારામ વિપ્રને પૂછ્યું. તેણે ગણિત માંડીને કાર્તિક સુદ બારસનું શુભ મુહૂર્ત આપ્યું. તેથી શ્રીહરિએ પાર્ષદોને કહ્યું કે આવતીકાલે વડતાલ જવાનું હોવાથી સૌ તૈયાર થજો. અને ઉત્તમ રાજાને બોલાવીને કહેવા લાગ્યા કે હે રાજન, તમારે પણ કુટુંબે સહિત અમારી સાથે વડતાલ જવા આવતીકાલે જ નીકળવાનું છે. હે ઉત્તમ નૃપતિ, આવતીકાલે ભાઈબીજ છે, એથી ગૃહસ્થોએ પોતાની બહેનને ઘેર ભોજન કરવા જવાનું અને બહેનને ધન તથા વસ્ત્રો અર્પણ કરવાના હોય છે. આ પ્રમાણે શાસ્ત્ર મર્યાદા છે. પૂર્વે ભાઈબીજને દિવસે બહેન યમુનાજીને ઘેર પોતાના ભાઈ યમરાજા ભોજન કરવા ગયેલા ત્યારે તેણે મિષ્ટાન્ન ભોજન ભાઈને કરાવેલું અને બહેનને યમરાજાએ બહુ જ ધન વસ્ત્ર આપી સન્માન પણ કરેલું. તે દિવસથી આરંભીને આ પૃથ્વી પર ભાઈબીજની પ્રવૃત્તિ થઈ છે એમ ભવિષ્ય પુરાણમાં કહેલું છે. તમે પણ આવતીકાલે 9-1 વાગ્યાના સમયે સંગવકાળે પંચાળી બહેનના ઘેર ભોજન કરી ચારે બહેનોને અલગ અલગ વસ્ત્રો અને ધનનું પ્રદાન કરજો. ત્યાર પછી પત્નીઓએ સહિત તમે ચારે બહેનની સાથે વડતાલ આવવા તૈયાર થજો. આ પ્રમાણે શ્રીહરિએ કહ્યું તેથી ભલે એમ કહીને ઉત્તમ રાજાએ ભગવાન શ્રીહરિના વચન પ્રમાણે જ સર્વે કાર્ય પૂર્ણ કર્યું. હે રાજન, પછી ભગવાન શ્રીહરિ ભાઈબીજને દિવસે પ્રાતઃકાળથી લઈ મધ્યાહ્ન સંધ્યા સુધીનો સમગ્ર સ્નાન સંધ્યાદિ વિધિ પૂર્ણ કરીને નાના ભાઈ ઈચ્છારામને ઘેર ભોજન કરી ગઢપુરથી બપોરના શુભ સમયે જ વડતાલ જવા નીકળ્યા. સકલ ઐશ્વર્ય સંપન્ન શ્રીહરિ અશ્વારૂઢ થઈ પરિવારે સહિત પોતાના બંને ભાઈઓની સાથે ચાલ્યા તે માર્ગમાં આવતા ભક્તજનોના ગામમાં નિવાસ કરતા કારતક સુદ 5મને દિવસે પ્રાતઃકાળે જ વડતાલપુર પધાર્યા. તે સમયે અતિશય ઉત્સાહવાળા ભક્તજનો વાજિંત્રોનો નાદ કરતા શ્રીહરિની સન્મુખ આવ્યા ને સ્વાગત કરી પુરમાં પધરાવ્યા ને વાસણ સુથારને ઘેર શ્રીહરિનો ઉતારો કર્યો. પોતાના પરિવારે સહિત બંને ભાઈઓને તથા કુટુંબીજનો સહિત ઉત્તમ રાજાને તથા સર્વે સંતો પાર્ષદોને અન્ય જગ્યાઓમાં યથાયોગ્ય ઉતારા કરાવ્યા. કુબેર પટેલ આદિ પૂર્વાસી ભક્તજનો અતિ હર્ષથી પોતાના અનુયાયીજનોની સાથે શ્રીહરિની સેવા કરવા લાગ્યા. શ્રીહરિએ પણ અક્ષરાનંદ સ્વામીએ તૈયાર કરેલા મંદિરની સમીપે પધારી ચારે બાજુથી તેનું નિરીક્ષણ કર્યું. તેમાં પરસ્પર જોડાયેલા અને શોભાયમાન પૂર્વાભિમુખના 3 દરવાજા તથા મંડપ અને ધર્મશાળાનું નિરીક્ષણ કરીને અતિશય પ્રસન્ન થયા અને મુખ્ય શિલ્પી એવા પુરુષોત્તમ ટાંકને અમૂલ્ય વસ્ત્રો અર્પણ કર્યા. તેમજ અક્ષરાનંદ મુનિ તથા વડતાલવાસી ભક્તજનોની પણ ખૂબ જ પ્રશંસા કરી. પછી ભગવાન શ્રીહરિએ ઉમરેઠપુરથી ઉદ્ધવ સંપ્રદાયના વૈદિક વિપ્રો એવા हरिशर्मा, पुरुषोत्तम तथा कृपाशंकर आदिक अनेक विप्रों ने तत्काल दूत मोकलीने बोलाव्या। प्रतिष्ठाना दर्शन करवानी इच्छावाला नरनारीओना संघो मळीने देशांतरोमांथी वडतालपुरमां आववा लाग्या अने देशांतरमांथी संतोना मंडळो पण आववा लाग्या। અહીં પ્રતિષ્ઠાવિધિને જાણનારા હરિશર્મા આદિ વિપ્રોના કહેવા પ્રમાણે પ્રતિષ્ઠાને યોગ્ય સર્વે સામગ્રી તથા ઘી, સાકર, ઘઉંનો લોટ વગેરે પદાર્થો ભગવાન શ્રીહરિએ ભેળા કરાવ્યા। હે રાજન, પ્રતિષ્ઠાનો વિધિ જાણતા વિપ્રોએ યજ્ઞકુંડ, મંડપ અને દેવતાઓની પીઠિકા શાસ્ત્ર પ્રમાણે તૈયાર કરાવી। પછી વિપ્રોએ શ્રીહરિ પાસે બે દિવસ સુધી સ્વસ્તિવાચનપૂર્વક પ્રતિષ્ઠાનો વિધિ કરાવ્યો। આ રીતે સંવત 1881ના કારતક સુદ 12મી દિવસે શ્રીહરિએ મધ્યના મંદિરમાં રૂકમણીરૂપ લક્ષ્મીજીએ સહિત નારાયણ ભગવાનની સ્થાપના કરી ને તેની મહાપૂજા કરી। પછી મધ્ય મંદિરની ઉત્તર દિશાના પડખે રહેલા મંદિરમાં ભક્તજનોની પ્રસન્નતાર્થે ધર્મ ભક્તિએ સહિત પોતાની વાસુદેવ નામની મૂર્તિની સ્થાપના કરી। ધર્મભક્તિ વાસુદેવની મહાપૂજા કરીને શ્રીહરિએ મધ્ય મંદિરથી દક્ષિણમાં રહેલા મંદિરમાં રાધાએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનની સ્થાપના અને મહાપૂજા કરી। પછી સંતોના સ્વામી ભગવાન શ્રીહરિએ મૂર્તિની સમીપે જઈ અતિશય શોભતી પોતાની શ્રી હરિકૃષ્ણ મૂર્તિની ભક્તોની પ્રસન્નતાર્થે સ્થાપના કરી તેમનું પણ મહાપૂજન કર્યું। પ્રતિષ્ઠા સંબંધી મહાપૂજા કરતી વખતે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્લોકોનો અને વાજિંત્રોનો અતિશય ઘોષ થયો। તે ઘોષ વૈદિક વિપ્રોના વેદમંત્રોના ઘોષની સાથે મળીને દશે દિશામાં વ્યાપી ગયો। શ્રીહરિ સર્વે મૂર્તિઓની મહાઆરતી કરી સ્થિર દ્રષ્ટિથી નિરીક્ષણ કરતા બે ઘડી સુધી ત્યાંને ત્યાં જ ઊભા રહ્યા। આ પ્રમાણે નિરીક્ષણ કરવાથી સર્વે મૂર્તિઓમાં અતિશય તેજ ભરાયું અને તે વિશેષ શોભવા લાગી। આવી તેજોમય મૂર્તિઓના દર્શન કરી સર્વેજનો અતિશય વિસ્મય પામ્યા। પછી ધર્મજ્ઞ ભગવાન શ્રીહરિએ પ્રતિષ્ઠાની પૂર્ણાહુતિ કરી ઋત્વિજ બ્રાહ્મણોને ખૂબ જ દક્ષિણા આપી અને કેવળ દક્ષિણા લેવા માટે જ આવેલા અન્ય વિપ્રોને પણ બહુ પ્રકારની ઉત્તમ દક્ષિણાઓ આપી ખૂબ જ રાજી કર્યા। પછી ઊંચા સિંહાસન ઉપર વિરાજમાન થયેલા શ્રીહરિ એક હાથ ઊંચો કરી મનુષ્યોને કહેવા લાગ્યા કે હે ભક્તજનો, તમે સર્વે મારું આ વચન આદરપૂર્વક સાંભળો। હે ભક્તજનો, મધ્ય મંદિરમાં મેં આ લક્ષ્મીનારાયણની સ્થાપના કરેલી છે તે સ્વયં દ્વારિકાધીશ છે એમ તમે જાણો। આ દક્ષિણ ભાગના મંદિરમાં મેં રાધાએ સહિત વૃંદાવન વિહારી એવા શ્રીકૃષ્ણ ભગવાનની સ્થાપના કરી તેની સમીપે ભક્તજનોની પ્રસન્નતાર્થે મારી મૂર્તિની સ્થાપના કરેલી છે અને ઉત્તર ભાગના મંદિરમાં ધર્મભક્તિની સાથે પણ મારી વાસુદેવ નામની મૂર્તિની સ્થાપના કરેલી છે। માટે જે મનુષ્યો લક્ષ્મીનારાયણાદિ દેવોના પ્રતિદિન દર્શન કરશે તે સર્વેજનો આ સંસ્કૃતિના બંધનથી મુકાઈ જશે અને જે મનુષ્યો દર પૂનમે અહીં વડતાલ આવી શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનના સ્વરૂપોના ભક્તિભાવથી દર્શન કરશે તેમના સર્વે મનોરથો પૂર્ણ થશે અને આલોકમાં ભક્તિ અને મુક્તિ પણ તેમની પ્રસન્નતાથી જ પ્રાપ્ત થશે, આમાં કોઈએ સંશય કરવો નહીં। હે ભક્તજનો, આ શ્રીકૃષ્ણ ભગવાનની આગળ બેસી જપ, તપ, હોમ અને પુરસ્ચરણ વિધિ નિયમપૂર્વક કરશે તે મનુષ્યો પોતે ઈચ્છિત ફળ પ્રાપ્ત કરશે। જે દ્વારિકાની અંદર દ્વારિકાધીશ રૂકમિણી સાથે રમણ કરે છે તે જ ભગવાન અહીં લક્ષ્મીનારાયણ સ્વરૂપે વિરાજમાન છે, તે બંને સ્વરૂપમાં કોઈ ભેદ નથી, આ મારું વચન સત્ય માનજો। આવા પરમ સત્ય સ્વરૂપ એવા મારા વચનોમાં જેને મનમાં સંશય ઉત્પન્ન થશે તો તે સંશયને પણ આ શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન તરત દૂર કરશે. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે ધર્મનંદન ભગવાન શ્રીહરિ મહિમાનો ઉપદેશ આપી મૌન રહ્યા ત્યારે સર્વે જનોએ પણ ભગવાન શ્રીહરિના વચનો મસ્તક નમાવી ગ્રહણ કર્યા. પછી શ્રીહરિએ તે બારસના દિવસથી પૂર્ણિમા સુધી ઉત્સવમાં આવેલા સમગ્ર બ્રાહ્મણોને ભોજન કરાવ્યા અને ખૂબ જ દક્ષિણાઓ પણ આપી, અને તેમાં જે વિદ્વાન બ્રાહ્મણો હતા તેમને વિશેષ દક્ષિણાઓ આપી, અને સ્વયં શ્રીહરિએ વારંવાર પીરસીને અનેક પ્રકારના ભોજનોથી સંતોને પણ ખૂબ જ તૃપ્ત કર્યા. શ્રીહરિએ લક્ષ્મીનારાયણાદિ દેવોની નિત્ય પૂજા તથા ઉત્સવોમાં મહાપૂજાની પોતાના ઉદ્ધવ સંપ્રદાયની રીત પ્રમાણે સ્થાપના કરીને કાર્તિકવદ પડવાને દિવસે વડતાલપુરથી ગઢપુર જવાની ઈચ્છા કરી. તેટલામાં વડોદરાથી નાથજી આદિ ભક્તજનો શ્રીહરિની સમીપે આવ્યા ને નમસ્કાર કરી બંને હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, અમારા નગરમાં ઘણા બધા મતવાદીઓ રાજસભામાં અમારી સાથે શાસ્ત્રાર્થ કરી વિવાદ કરે છે. પ્રત્યક્ષ ભગવાનની પ્રાપ્તિથી જ આત્યંતિક કલ્યાણ થાય છે, આવા આપણા સંપ્રદાયના સિદ્ધાંતને તે મતવાદીઓ ઋષિમુનિઓના વચનોના પ્રમાણને પોતાની માન્યતા પ્રમાણે તોડી મરોડીને રજૂ કરી દૂષિત કરે છે. તેથી મુનિઓના વચનોથી તેમની માન્યતાઓનું ખંડન કરી શકે એવા કુશળ કોઈ સંતને અમારા નગરમાં મોકલો. હે શ્રીહરિ, તેઓના વચનો સાંભળી અમારા અંતરમાં આપણા સિદ્ધાંત પ્રત્યે કોઈ સંશય ઉત્પન્ન થયો નથી, પરંતુ તેઓના ગર્વનું ખંડન થાય એટલી ઈચ્છા અમને જરૂર રહે છે. તેથી કૃપા કરીને કોઈ એવા સંતને તમે વડોદરા મોકલો. હે રાજન, આ પ્રમાણે જ્યારે નાથભક્ત આદિ વડોદરાવાસી ભક્તજનોએ પ્રાર્થના કરી ત્યારે સર્વદા અસત મતનો નિષેધ કરવા તત્પર રહેતા શ્રી સ્વામિનારાયણ ભગવાન પોતાની આગળ જ બેઠેલા મહાવિદ્વાન મુક્તાનંદ સ્વામીને કહેવા લાગ્યા કે હે મુનિશ્રેષ્ઠ, તમે આ વડોદરાના ભક્તજનોની સાથે ત્યાં જાઓ ને ત્યાં નીતિશાસ્ત્રના જાણનારા ધાર્મિક સિંહજીત નામના રાજા રાજ કરે છે. તે રાજા ન્યાયયુક્ત પક્ષ હોય તેનું જ ગ્રહણ કરે છે, પરંતુ અન્યાયના પક્ષનો કદાપી સ્વીકાર કરતા નથી. તેથી તમે ત્યાં જાઓ અને ન્યાયયુક્ત શાસ્ત્રના વચનોથી વાદીઓને ઉત્તર આપજો. હે મુનિ, સર્વત્ર ધર્મનો જ જય થાય છે, અધર્મનો નહીં, આવો સત્પુરુષોનો પાક્કો નિશ્ચય હોય છે. તેથી ધર્મના રહસ્યને જાણતા તમે વડોદરા જાઓ અને ધર્મનો સ્થાપન કરો. હે રાજન, આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહ્યું તેથી મુક્તાનંદ સ્વામી અતિશય પ્રસન્ન થયા ને ભગવાન શ્રીહરિને પ્રણામ કરી કહેવા લાગ્યા કે હે પ્રભુ, અત્યારે જ ત્યાં જઈ તમારી કૃપાથી ધર્મનો સ્થાપન કરીશ. આમ કહી વડોદરાના નાથભક્ત આદિકની સાથે વડોદરા જવા નીકળ્યા. બીજે દિવસે વડોદરા આવી ત્યાં સુખપૂર્વક નિવાસ કર્યો. હે નૃપશ્રેષ્ઠ, પછી વડતાલમાં ભગવાન શ્રીહરિ પોતાના દર્શને આવેલા સર્વે ભક્તજનોને પોતપોતાના દેશમાં જવાની આજ્ઞા આપી સ્વયં પડવાને દિવસે પોતાના અનુયાયી સંતો પાર્ષદોની સાથે વડતાલથી ગઢપુર જવા નીકળ્યા. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ વડતાલપુરમાં શ્રી લક્ષ્મીનારાયણાદિ દેવોની સ્થાપના કરી એ નામે 27મો અધ્યાય પૂર્ણ થયો.